سورة جمعة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. شروع کروچو موٹا مہربان نے دیالو اللہ نا نام تھی. يسبح لله ما في السماوات وما في الأرض الملك القدوس العزيز الحكيم. آسمانوں ما جے کائیں چھے تتھا زمین ما جے کائیں چھے تے اللہ نو رٹن کرتا رہے چھے کہ جے اللہ بادشاہ چھے پرم پویتر نے پاکو پاکیزہ چھے زبردست نے حکمت والو چھے. بعث في الأمين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كانوا من قبل لفي ضلال مبين. تے ایج کہ جنے مکہ نا امیوں ماں એક રસૂલ તેઓમાંથી જ પેદા કર્યો જે તેમને તેની આયતો પડીને સંભળાવે છે તથા તેમના જાહેરને બાતિનને પાક કરે છે અને તેમને કુરાને મજીદ તથા હિકમતનું શિક્ષણ આપે છે. જો કે તેઓ પહેલા ખુલ્લી ગુમરાહીમાં ને ભટકેલા હતા. ને તેઓમાંથી બીજાઓને પણ જે હજી તેમને આવી મળ્યા નથી અને અલ્લાહ જબરદસ્ત અને હિકમત વાળો છે. આ તો અલ્લાહની મહેરબાની છે જેને ચાહે છે આપે છે અને અલ્લાહ મહાન મહેરબાની કરનાર છે. તે લોકોની મિસાલ કે જેમના પર તૌરેતનો બોજો નાખવામાં આવ્યો હતો, યાનિ કે તૌરેતના શિક્ષણ અને અમલનો બોજો નાખવામાં આવ્યો હતો, પણ જેમણે તેનો ભાર ઊંચક્યો નહીં તેમની મિસાલ તે ગધેડાના જેવી છે કે જેણે કિતાબોનો બોજો ઉપાડેલો હોય. તે લોકોના મુકાબલામાં કે જેમણે અલ્લાહની આયતોને જૂઠલાવી હોય કેવી બુરી છે. અને અલ્લાહ ઝુલમગાર કોમોની રહેબરી કરતો નથી. એ રસૂલ, તું કહે કે એ યહૂદીઓ, અગર તમે એવું ગુમાન કરો છો કે તમે જ અલ્લાહના દોસ્ત છો અને બીજા કોઈ લોકો નથી, તો અગર તમે તમારા આ ગુમાનમાં સાચા હો તો મોતને માંગી લો. પણ આ પહેલા તેમના હાથ જે કર્મો કરી ચૂક્યા છે તેના લીધે આ લોકો તેની ચાહના કે ઈચ્છા કદી પણ કરશે નહીં. અને અલ્લાહ આ ઝાલિમોથી સારી રીતે જાણકાર છે. ثم تردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون. એય રસૂલ તું કહે તે મોત કે જેનાથી તમે ભાગતા ફરો છો તે તમને જરૂર મુલાકાત કરનાર છે. પછી તમે છુપી તથા જાહેર વાતોના જાણકાર અલ્લાહની હુજૂરમાં પાછા ફેરવવામાં આવશો. પછી જે કર્મો કે આમાલો તમે કર્યા કરતા હતા તેનાથી તે તમને ખબરદાર કરી દેશે. فاسعوا إلى ذكر الله وذروا البيع ذلكم خير لكم إن كنتم تعلمون. اے ایمان લાવનારાઓ, જ્યારે જુમાના દિવસે જુમાની નમાઝ માટે પુકારવામાં આવે તો તમે અલ્લાહની યાદ તરફ દોડી જાઓ, યાની કે અલ્લાહની યાદ માટે મસ્જિદ તરફ દોડી જાઓ અને લેણદેણ પડતું મૂકો. અગર તમે સમજતા હો તો આ તમારા માટે બહેતર છે. પછી જ્યારે નમાઝ પૂરી થઈ જાય તો જમીનમાં ફેલાઈ જાઓ અને અલ્લાહની મહેરબાની યાની કે રોઝીના ચાહનારા થાઓ અને અલ્લાહને વધારે પ્રમાણમાં યાદ કરો કે કદાચને તમે કામયાબીને જીત મેળવો. અને જ્યારે તેઓ કોઈ વેપારની અથવા રમતગમતની વાત જોવે છે તો તેઓ નમાઝને પડતી મૂકીને તેની તરફ દોડી જાય છે અને તને નમાઝ પડતો ઊભો છોડી જાય છે. એ રસૂલ, તું કહે કે જે કાંઈ અલ્લાહ પાસે છે તે આ ખેલકૂદ અને વેપાર વણજ કરતા બહેતર છે અને અલ્લાહ સર્વે રોજી આપનારાઓ કરતા ઉત્તમ આપનારો છે.